કરનાર ને સારું કરે છે, દુઃખ પડે છે, ખોટું પડે છે, દુઃખ પડે છે, તે બે જુદા પાડે ને. કરનાર ને કશું દેવમાં સુખ છે, પોતાનું ધારણ બંને માં સુખ છે. કરનાર ને સુખ પડે છે, સારું કરે છે. અહીંયા ચાર રસ્તા પર બેઠો હતો, બધા ભિખારી માત્ર કોઈ માણસ દુઃખ નો મારે ખરાબ કામ કરે નહીં, દુઃખ ના માર્યા દુઃખીઓ ખરાબ કામ કરે નહીં, જે કઈ ખરાબ કરતા હોય તે મુદ્દે બસ મારી છે. ભગવાન કેટલું લીધે છે તારે બસ મારી છે. ખબર નથી આપડે બફર થઈ ગયું થઈ ગયું જવાનું છે ને આવો ત્યાંથી કનુ મહિને ત્યાં સવારે કોઈ ખરાબ કામ કરે સુખ્યો માણસ આપણે બહુ કર્યા છે કે દુખ્યો માણસ ખોટા કામ કરે છે, એ વાક્ય ઇસ્તાર શરૂ કરે ને કે દુખ્યા માણસ જ ખોટા કરે છે. આપડા લોકો દુખ્યા માણસ ને જ પછી દંડ દે છે, શું કરે ખોટું કામ કરે એટલે એની પાસે દંડ દે. ખોટા માં નક્કી કરે છે કે ના કરવાનું ક્યાં થાય થાય કરી થાય એટલે ઓઢમાં મૂકે છે, ખસ્તામાં મૂકે છે. ઉપાય શું છે કે દુખ્યા માણસ એમને કેમ થાય છે એ એનું કેમ નીકળી જાય એટલું ઉપાય છે. જે લક્ષણો દેખાય એની દવા કરવાનો શું અર્થ છે? ખોટું કામ કરતા હોય તો હું તમે એવું શીખવાડું તમે ખોટું કામ કરતા પણ પછી તમે દુઃખ ના જાય કોઈને. ડાક્ટર જ ડાક્ટર ના હોય હું દવા પડી હોય તો આપડે કરીએ ચાલો રાખી સીધી આપી દઉં બધા પુસ્તકો માં દવા નથી એટલે એકાદ દોષ બનાવી દો તમે દાદા બધા કઈ તો કરવું છે રાત જો ઘરે ઉતરતી હોય તો આપડે દાદા આપણી પાસે આવ્યા પછી જે આ બોલ્યા છે તે સીધું ઘરે જ ઉતરી જાય એમ પણ હવે મારી તમે કશું આડું બોલે ને કેટલી વેદના એટલે મને મનમાં એમ થાય કેટલી આવી વેદના અને બીજા માણસ કે મારું અપમાન કરું મારું અપમાન અપમાન ન હોય એને તારું અપમાન કરે દુઃખ થાય કે અમુક વાર સમજે પડે ને બધા કોઈ જઈ ના જાય ડાક્ટરો તો થોડા છે દર્દીઓ બહુ હોય દર્દીઓ ગુસાઈ જાય ડાક્ટરો ગુસાય નહી હવે અમારા દોસ્તો છે એમ જાણ્યા કે હવે પણ કાર્યાલો કે છે અમને મારો કરો જે કરવો એ કરો પણ કાઢી આપો હવે એના માટે શું રસ્તો આપડે રામજી પણ પૂછી છું હું ભગત માણસ ગણ એ તમે તપાસ કરો તાર પચીસ નીકળે કેવી રીતે તપાસ કરો જાગવો નહી પડતો જાગવો નહી પડતો એટલે કાઢતી વખતે કાઢવો ના પડે જે વસ્તુ ગાળવી રહી હોય તે કાઢવી પડે આ તો મને ક્યાં દોષ કાઢવા અરે પણ ગાળી ની નુસ્તી આપી એક માણસ એવા કુસંગ માં ગયો ત્યારે ખાતરી થઈ ગયા આ ખરા મજા કરે છે અને આ રસ્તો બઉ સારો સુખો એને જ્ઞાન પર શ્રદ્ધા બેસી ગઈ પ્રતિથી બેસી ગઈ એ રીતે હું અમને શું કરું છું કે જે એની ભૂલો છે એની પ્રતિ એની ભૂલો એ નકારા છે એની ભૂલો જે અમારે ભૂલ નથી એવી લોકોનો ભૂલ છે એની ભૂલ એમને દેખાડું છું પછી એમને પ્રતિ બેસે ધંધે પછી એ બધી ભૂલો એક્સેપ્ટ કરીએ છીએ હવે કાર્ય કારણે કારણ હોય પ્રતિ બેસી ગઈ એ જ નીકળવા મારી શું કરે સર ફક્ત મન ખુલ્લું રાખવાનું કે ભાઈ તમે ચડે જાઓ બસ એટલું બોલો ને જરૂર એક ભૂલ કાઢી હશે છેલ્લો વખત થાય છે અવતાર અવતાર જાય છે સમજાય વાત છે જોતા નથી અને મૂળ કોઝિસ ની દવા કરો જેવા ડોક્ટર ક્યાં મળે ડોક્ટર અને દવા પહેલા પડી રહી છોકરાઓ છોકરા હમણાં કોલેજ માં બેઠા હતા કે એમના હોસ્ટેલ માં હતા એમને આ પોલિટિશિયન આવી ગયું બાબત બધી આખી હરી જ છે કેટલું તોફાન મળશે કાલે લખે વકીલો ને બધા વકીલો ભેગા થઈને તમે ડેપ્યુટી લઈને આમ હારો નક્કર વાત છે તો પણ વ્યવસ્થિત છે. તમે શું કરશો ટાઈમ છે કે જગ્યાઓ બહુ ખુલ્લી છે એટલે આ લોકો બહુ તૈયાર થયા છે. પણ રિઝર્વેશન બહુ છે, રિઝર્વેશન એટલે બહુ ચાલુ છે એટલે આ લોકો તૈયાર થયા છે. હરિ કરનાર બહુ સરખી ના મળવાનું ને અને અનુબોધનારે હરિ કરનાર ના કહેવાય. કરાર ના નો જાદુ હશે. અનુબોધનાર થોડો ભાગ મળે, ફાયદો મળે, પ્રોફિટ 50% તો પ્રોફિટ પેલો 70% ટકા પેલો જ લઈ જાય. પેલા બધા કરનાર 15% ભાગ્યા, અનુભવનાર 5-1% ભાગ્યા, બીજા બધા ટકા પેલો થઈ જાય. એટલે પાપ આટલી જ વેચાય, કરનાર નું ઓછું આવે, કરનાર નું ઓછું આવે, પ્રોફિટ પેલા નું વેચાય. કેવી ઘરની વેચણી વેચણી ભગ કરશે ખબર નથી, તેથી એ જોખમ કરી રહ્યો છે. હા, અને આપડે વાત કરીએ છીએ નહીં વ્યવસ્થિત એક બાજુ હશે કરે છે, તું જ બાર સુધી કે તમે શું જઈને માથા કોઈ કરે તમે હાથી વાત છે. પણ એડ્રેસ નહીં થાય શું કામ નહીં કે છે, શું કે છે તદ્દન સાચી વાત, એડ્રેસ ના થાય ને શું કામ. આપણું એક વખત એવું પણ કથન હોય છે કે આ બધા હિસાબ ચૂકતે થયા કરે છે. અને પછી આ વ્યવસ્થિત હશે છે એ બેનો કેવી રીતે મેળ બેસે? વ્યવસ્થિત આ હિસાબ સિદ્ધ થાય છે ને, વ્યવસ્થિત થાય ખ્યાતિ હશે હિસાબ સ્વીકાર છે. બહુ થવાની જરૂર ગોટાળ મને એવું હશે, હું જોઉં ને નક્કી રહ્યો થવા ભાઈ ભૂલ તો થયું ને, એટલે હે ને હંમેશા ભૂલ ભૂલ થાય એટલે હે. પણ અમારી ભૂલ જોઈને અમારે જાણતા જાણતા થાય, અમારે જ્ઞાન અમારી દ્રષ્ટિમાં રહીને થાય. સંપૂર્ણ સારાંશ શું? જગત સંબંધી એક અક્ષર બોલવા જેવો નહીં, એમ નામ સંપૂર્ણ સારાંશ. આત્મા સંબંધી બોલે, આત્મા સંબંધી બોલે, ભગવાને કહ્યું છે કે આત્મા સંબંધી બોલે છે એ મૌની મુનિ છે, અને ખરું મૌન એ દે છે. અને જગત સંબંધી બોલે છે એ મુનિ હોય તો મૌન નથી કહેતો, કારણ કે સંકેત કર્યા કરવાનો. શું કરવાનું? કોઈ પણ સંકેત તો હોવાનો છે, નહીં હોવાનો, નહીં તો કહી રાખ્યું હોય આગળ લાગે 10 વાગે મને આપજો, 11 વાગે આમ કરજો. એટલે આગળ સંકેત કરે એટલે મુનિ હોય જ નહીં. મુનિ તો કોણ? આત્મા ની જ વાત કરે કેવળ, એ મુનિ આખો દારો બોલ બોલ કરે, રેકર્ડ લાગતી લાગ્યા કરે તો એ મુનિ. જેથી કરીને આત્મ જ્ઞાન છે આ મુનિ, મુનિ જ્ઞાન નથી. બસ આ કરે તમારી હું કર્યું કરે મને ખબર. પણ આ ત્યાં પેકર જે તપેલી હતું નીકળ્યા કરે ને, તપેલી ત્યાં પેકર નીકળ્યા કરે. દાદા આપણે આ વાણી હોય છે તો અમારા ઘણા ના, કારણ કેટલીક વસ્તુઓ તો અમને આમાંની બહુ બહુ સ્પષ્ટ ફેલી નહીં હોય કે આ વાણી નીકળે છે તે અમારું બી બધું ચોખ્ખું થાય. પણ સ્પષ્ટતા થાય છે અમારે, અમારી સ્પષ્ટતા થાય, પણ મારી મસ્કીરો થાય. અમે પાણી નું વલણું કરીએ છીએ એવું દાદા હવે ખબર પડે ને કે આ પાણી નું વલણું કરવાનું કોઈ વાત. પાણી વલણું કરે એટલી હાઈ ગ્રેડ ની છે કે એ હાઈ ગ્રેડ શાસ્ત્ર માં આવી નથી કોઈ. કારણ શું છે? શાસ્ત્ર માં આવે નહી શબ્દ તરીકે. એટલી હાઈ ગ્રેડ ની વાત કરે આ બધા હે, આવડી હાઈ ગ્રેડ સમજી ના હશે એ બધા હોય શકે. એક માસ ના લોકો ગાય છે, તમે લોકો એ જાય છે લોક ના ગાય એવું હું ગાતો હોય તો એ વ્યવસ્થિત હશે નહીં. પહેલી વાત માં વ્યવસ્થિત આપ્યું હતું અને કહ્યું મારા મારા જોડ ધારી આપો તે વાત કરી. એ જ્ઞાન હતું, શું હતું? જ્ઞાન હતું, જ્ઞાન માં હશે કોઈ પણ જ્ઞાન હોય. શ્રદ્ધા થી બેઠું બેઠું પ્રતિથી સંપૂર્ણ બેઠી પ્રતિથી બેઠી એ ત્યાંથી અને પ્રતિથી સંપૂર્ણ પ્રતિથી થઈ જઈને આ દોષ કદ છે. બે વર્ષ છે જ નહીં અને દોષ જ છે. પછી એને જીવંત ના આપે, પછી રક્ષણ ના કરે, પ્રોટેક્શન ના આપે તો ચાલી પ્રોટેક્શન આપે સાહેબ આ ચીગણી ચીગણી ઉભો થતું કપડા હું એમાં જ્ઞાન કેવા ગયો વાત કરવા દુખ્યો હોય તે છે જ્ઞાન કેવા ગયો તેમાંથી આ વાત પેલી નીકળી એ વાત પર થોડાક છે ને જ્ઞાન ની બહાર ધારો આપણે વાત જે કરી શિફ્ટ મૂળ વિમુખ એકાગ્ર અને નિરુદ્ધ એમાં પેલું જે ક્ષિપ્ત એ મનુષ્યો માટે, મૂળ એ રાક્ષસો માટે, વિમૂળ એ દેવો માટે આ વાત થઈ. હવે ગીતામાં એક 15મા અધ્યાયમાં આવે છે, વિમૂઢાનામ પશ્યંતી પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. વિમૂઢાનામ પશ્યંતી એટલે દેવો ભગવાનને જાણી શકતા નથી. પેલી વાત થયેલી ને ગાલે કે આમાં વિમુખ શબ્દ નથી આવતો, મૂળ ને જ વિમુખ કહેલો. જે આમાં મૂળ શબ્દ છે ને એને જ વિમુખ કહેલો. એટલે એ જે આવ્યું વિમુખ આનાનું પ્રશ્ન, વિમુખ એટલે જબરજસ્ત મોહ વાળા એટલે રાક્ષસી કહેવાય. બરોબર. દેવો ને પશ્યંતી જ્ઞાન ચક્ષુ, જેની પાસે જ્ઞાન ચક્ષુ છે એ મને પામી શકે છે, જોઈ શકે છે. એટલે આમાં જે આખું મૂક્યું કે મનુષ્યો અને દેવો અને રાક્ષસો એને માટે નથી, કારણ કે યમ બ્રહ્મા માં એ જ આવે છે. જ્ઞાન ચક્ષુ છે ને તે જ હું જોઈ મને જોઈ શકે છે. બીજું એટલા માટે ભગવાને કીધું દિવ્યમ દદામી મે ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુ આપું તો તું મારું વિરાટ સ્વરૂપ જો. એ જે કીધું બરોબર, એ દિવ્ય ચક્ષુ ભગવાન ને જોઈ શકે અને બધાના રહેલા ભગવાન ને પણ જોઈ શકે દિવ્ય ચક્ષુ. એટલે એક જ વસ્તુ છે, એટલે બીજું કઈ દેવ કે એમાં કઈ કરી શકે નહીં. એક્ઝેક્ટલી. એટલે એ જ આખું લીધું કે યમ બ્રહ્મા માં પણ એ જ મૂક્યું છે, યમ બ્રહ્મા વર્ણહીન દરુદ્ર મરુતા સુનવંતી દઈ વેસ્તવી વેદ સાંગ પદ ક્રમોપનિષદ ગાયંતી યમ સામગા ધ્યાનાવસ્થિત સર્જવે નમનસા પશ્યંતી યમ યોગિના. યક એ જે એને છતાંય કે કોઈ મને જાણી શકતા નથી, યોગીઓ પણ નહીં, જ્ઞાની એક યોગીઓ પણ નહીં, યોગીઓ નહીં, મનુષ્યો નહીં, રાક્ષસો નહીં, દેવો નહીં. આ બધી સિદ્ધિઓ થઈ, યોગીઓ સિદ્ધિઓ મળી શકે, યોગીઓ પાસે સિદ્ધિઓ આવે, સિદ્ધિ આવે, પણ પશ્યંતી ન બને, ભગવાન નહીં જોઈ. હા, પશ્યંતી જ્ઞાન ચક્ષુ. હવે એ જ્ઞાન ચક્ષુ કા ભગવાન આપે અને કા ખોલે, કા ભગવાન આપે અને કા ભગવાન ખોલી આપે. ભગવાન કા તો એ જ્ઞાન ચક્ષુ આપે અથવા તો જ્ઞાન ચક્ષુ ખોલી આપે. હવે આપણે મુદ્દા ઉપર આવીએ તો અહીંયા જેટલા બેઠા છીએ અમારે બધાને જ્ઞાન ચક્ષુ ખોલી આપો. અમારે ખોલી આપ્યા જ છે તમને, કેમ એ કે છે અહીં બધા જેટલા બેઠા છે એ બધાના હવે જ્ઞાન ચક્ષુ ખોલી આપો. મેં કહું ખોલી આપ્યા છે, જેને જરૂર હોય તેને ખોલી આપી છે, બીજા બધા જયારે ખોલી આપ્યા હોય ત્યારે નહીં. જેને ખોલ્યા ત્યાં હોય તેને નહીં, તો જેને ના ખોલ્યા ત્યાં હોય તેને કરી આપીએ. આપડે એ જ કામ છે ને બધું. આપડે મારા જ્ઞાન ચક્ષુ ખુલે જતા મારે ખુલવા જોઈએ. એમાં એવું છે ને દાદા, અહિયાં જે આજ્ઞા ચક્ર છે, આજ્ઞા ચક્ર, એના ઉપર જેટલું કન્સન્ટ્રેશન થાય એટલું આખું દિવ્ય જ્યોતિ પ્રગટ થાય. છતાંય પહેલું દર્શન નથી આવતું. જે તમને દર્શન આવે જ્ઞાન પશ્ચિમ થી જ્ઞાન ચક્ષુ જે આવે છે, આમાં કૃષ્ણ ભગવાન જો તમે રાત એવી વાત કહેવા માંગે છે કે જે અહીંયા આગળ આજ્ઞા ચક્ર માં ચક્ર ની બહાર જે નીકળશે તે મને પામશે. ચક્ર ની બહાર નીકળશે એટલે જ્ઞાન ચક્ષુ માં આવશે, જ્ઞાન માં આવશે તો એ મને પામી શકશે. શું કહેવા માંગે છે એટલે બીજે આ જે આમાં પડ્યા છે, રાજસ્થાન મણિપુર એ બધામાં જે પડ્યા છે એ બધા જ છે યોગીઓ કહેવાય છે. અને તેનાથી આપણે સિદ્ધિઓ રીતિ સિદ્ધિ બીજી બધું મળે પણ ભગવાન નહીં મળે એવું કહેવા માંગે છે. એ જ કહેવા માંગે છે એટલે આનાથી જે બહાર નીકળે આને ખેતા રહેવાનાથી તો પેલું પ્રાપ્ત થાય. તો તમે કરો છો યોગ એટલે પ્રાપ્ત થઈ. આ ક્યાં સુધી આ પ્રાપ્તિ થાય પેલા છૂટે છૂટું થઈ જાય, નહીં તો આ પ્રાપ્તિ ન થતી હોય તો આ પેલું સારું, કારણ કે હેલ્પફુલ ને યોગ એ હેલ્પફુલ છે. જયારે ચાલીએ તો શું ચાલતો હતો એટલે એ આપડે કઈક લે આપડે આ તમને અર્પણ પણ એ કર્યા પછી અર્પણ કરાય કર્યા કરતો હોય એ અર્પણ કરે. અથવા અત્યારે તો એક આખી એ પ્રવાહ ચાલે અમે આમાં કઈ કરતા જ નથી. એમાં જે અભિમાન લેવાય એમાં નથી આમનું નથી આમનું, જતો ભ્રષ્ટ થતો ભ્રષ્ટ ની સ્થિતિ છે. બરોબર એમ એટલે કઈ પણ એક વસ્તુ તો કરવી જ જોઈએ. કર્યા પછી કહો કે ભાઈ આમાં અમને આગળ ન જવાતું. બરોબર એટલે આ જે લીધું કે જ્ઞાન ચક્ષુ ખોલી આપે યોગીઓને નહીં એવું કહ્યું. હા બરોબર, જ્ઞાની પાસે આપણે આવ્યા અને એ જે ત્રીજું લોચન છે ત્યાં એ પ્રેસ કરી અને એ લાઈટ કરી આપે. બરોબર એટલા માટે એમાં મૂક્યું છે કે જેને લાજ્યા અંતરમાં એક્ઝેક્ટલી વાતો કરતા સમાધિ છે. આપણી પાસે આવ્યા પહેલા કૃપાળુ પૂછે છે કે તત્વદર્શી મળી ગયા હોય અને એમને જ્ઞાન ચક્ષુ ખોલી આપ્યા હોય, પછી એ જ્ઞાન ચક્ષુ ખોલી આપતા હોય, તત્વદર્શી પુરુષ મળી ગયા હોય અને એ જ્ઞાન ચક્ષુ ખોલી આપતા હોય તો ત્યાં પછી આપણે કશું કરવાનું રહે છે? પછી એમની આજ્ઞા પાડે તો બધું જ દેખાય, બધું જેટલું ગીતામાં કહ્યું છે બધું ગીતા પૂરી થઈ જાય, તમામ શાસ્ત્ર પૂરા થઈ જાય. જો આજ્ઞા મરે તો શું થાય? ચરવાઈ આવી ગયું. આ આખો જે સવાલ છે ને એની પાછળની જે ભાવનાનું તમે અન્વેષણ કરો ને તો એ અમારે કઈ કરવાનું જ નથી. અમને મળી ગયા જ્ઞાન એ પૂરું અને અમારી ચક્ષુ ખોલી દીધી, ખલાસ થઈ ગયું. તને હું સમજાવે તો મને સમજાવ ભાઈ. એ કે છે આ બધી વાતોની પાછળનું ભાવનાનું કારણ, એની પાછળની ભાવના જોઈએ તો એમાં એવું કહેવા માંગે છે કે અમને જ્ઞાની પુરુષ મળી ગયા છે, હવે અમારે કઈ કરવાનું રહેતું જ નથી. તો કે અરે પણ તને હું સમજાય મને સમજાય ને કે છે, તને જે સમજાય મને સમજાય કે છે. તો ધોળકિયા સાહેબ પોતે કે છે કે ભાઈ આવું તો કઈ હોય એમ કે જ્ઞાની મળી ગયા એટલે થઈ ગયું એમ, હવે બધું સમજી ગયા. બધું સમજી ગયા નહીં, સમજી ગયા નહીં, ઉતરી ગયું બધું, પારાયણ થઈ ગયું. સમજી ગયા એટલું નહીં, જ્ઞાન મળી ગયું જો આજ્ઞા પડે એટલે પારાયણ થઈ ગયું. ના ના દાદા, એમાંથી જે નિષ્ક્રિયતા ઉત્પન્ન થાય, નિષ્ક્રિયતા કે મારે કઈ કરવાનું નહીં, પેટે હાથ દઈને ફરવાનું, ખાઈ પીને મજા કરવાની, પાણી નો સ્વભાવ જે છે ઠંડુ થવાનો, એને ગરમ કરવાની. મહાપર્ણ તમને ક્રિયામાંથી સક્રિયતા લાવ્યો હું. હા, આ ફરી ક્રિયામાં કોણ છે? મહાપર્ણે તમે ક્રિયામાંથી અક્રિય મળ્યો. એટલે દાદા, આત્મા જ્ઞાતા દ્રષ્ટા ગેરંટી આપી કે તમારું ઘર ચાલશે, તમે તમારે ક્રિયા કરવાની જરૂર નથી, કે થયા કરશે, તમે જોયા કરો, જોયા કરો. આ ક્રિયા હોય ને, ક્રિયામાં પહેશું એટલે શું, ફરી પાછું સંસારમાં હાથ ગાળવો? શું અક્રિયતા જ મુખ્ય વસ્તુ. અક્રિય કોઈ રહી શકે નહીં આ વર્લ્ડ માં, કોઈ માણસ એવો નથી કે જે અક્રિય રહી શકે. ત્રણેય લોકમાં એમ કીધું, ત્રણેય લોકમાં એમ કીધું છે. અને જો અક્રિય રહી શકતા દાદાની આજ્ઞાથી તો એ પૂરા પૂરા છે. આખી મનોવૃત્તિ ઉત્પન્ન થાય છે ને એની વાત છે. પેલું તો જ્ઞાની પુરુષ ની અવસ્થા થઈ, એની પાસે એને તો એક સહેજ વાતમાં ખબર પડે. તમે માણસ ની વાત કરો ને, એના ઉપર થી આપણને ખબર પડે કે આ ક્યાં છે. બધું ખબર પડે ને, ક્યાં આગળ ઉભો છે, ક્યાં. એટલે આત્મા નું ક્રિયાપાન પણ છે, એ સ્વાભાવિક ક્રિયાવાન પણ છે. કેવું છે? સ્વાભાવિક. એટલે તમે કશું કરવાનું હોતું નથી, એટલે એનો સ્વભાવ, જેનો આ પાણી છે એનો સ્વભાવમાં છે. જતું રહેશે, દરિયામાં બલશે, તમારે તપાસ નહીં કરવા જવું પડે પાછળ કે દરિયામાં ફેર પહોંચે કે ના પહોંચે, વચ્ચે રસ્તામાં ઉભું રહે. આમાં આત્મા તો ક્રિયાવાન થઈ ગયો, આત્મા પ્રાપ્ત. આમાં અક્રિય થયો, સંસારમાં અક્રિય થયો, એના આત્મા ક્રિયાવાન હોય. તારા સંસારમાં કોઈને અક્રિય થઈ ગયો છે? તું એવું કહો નાની મને બધા બોલો છો, શું બોલો છો? જસુભાઈ નહીં બોલતા તમારી બંને અભિગમ જે જ્યાં આગળ એ ભેગા થયા હોય, તો તે વખતે જયારે વાત ચાલતી હોય તે વખતે પેલા પ્રવાહ ની અંદર જો પેલો જરા મુગોળ કે મૌન રહે તો વધારે સારું છે. એ હિસાબે હું બોલતો, એટલે હું બોલતો. બરોબર, હિતકારી હિતકારી શું એવું હોવું, બરોબર છે. હિતકારી શું આપણે સમજવું ને, આપણે બધાને અત્યારે હિતકારી થાય એ આપણું કામ. ઉપરથી પાણીના ટપકા પડે એવું કામ નહીં, પડતું હોય તો બંધ કરવું એ કામ. શું કરવું એટલે એમાં એવું ને દાદા, કે ક્રિયા આપણે લઈએ કે નહીં, દાદા ઘરેથી ભૂપતભાઈ ને એની પોલ માંથી ને અહીંયા આવવાનું નક્કી કર્યું હોય, પછી ત્રણ દાદરા ચડે આવે બેસે, આ બધી ક્રિયાઓ તો કરી ને પછી એમ કહી શકે કે હવે મારે કશું કરવાનું નથી. આ ક્રિયા તો કૃષ્ણ ભગવાને કહ્યું છે, યંત્રણી રૂડાણી માયા, કહી દીધું ને વ્યવસ્થિત એ દાદા થોડું કે સાહેબ કે જે વાત બરોબર છે તો કરે કોણ કરે કોણ આપે એમને વ્યવસ્થિત આપી દેશો તો તમે આધાર વગર થઈ જાતે એટલે અમારું દાદા બધું યોગક્ષેમ હવે વ્યવસ્થિત ચલાયા કરે છે ચા પાણી બધું આપ્યું હતું નહીં તારે થોડી એવું ભણી ગયો હું તો પેલા રમણલાલ કે મારી છોડ્યો તો એમને હોમાં માગવા આવે પડી ગઈ આ વ્યવસ્થિત કેટલું બધું થયું કે રમલે હોમાં માગવા આવે નહી હા મને કેવાયા વ્યવસ્થિત માં વ્યવસ્થિત સમજો એટલે કશું જ કરે વ્યવસ્થિત જ કરે જેટલી એનામાં વ્યવસ્થિત કરી નિરાશે આરામ કરીને તારે ધ્યાનમાં રહે ને શુદ્ધ ઉપયોગમાં રહે ને તને દિવ્ય ચક્ષુ આપણે જોતો હોય ને બધા આખા દુનિયામાં હાથમાં દેખાય છે પહેલી ને હટ વાત ગજરી ના હોય છે એ ડિક્શનરીમાં અર્થ છે પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકે એની વાત ઇન્દ્રિયાણી વાક્ય બાબો પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકે ઓહો નિગ્રહ આ કૃષ્ણ ભગવાન ના હમા થઈ અને બાવા બધા નિગ્રહ કરો નિગ્રહ મેં તમને કહ્યું વ્યવસ્થિત છે તમે આવું તેવું પડ કીડા ના પડશો નહીં તો આત્મા રહી જશે અહીં નિગ્રહ કરવા જાય પાર બધા જશો પણ આત્મા શું કહ્યું પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકે એટલે એને માટે ભદ્રમ ભદ્ર જયારે એને લખ્યું સર રમણભાઈ નીલકંઠે એમાં એનો કટાક્ષ લીધો છે કે સ્ત્રી વાળા છીએ છે મારે વાંધો શું છે મને વાંધો નથી વ્યવસ્થિત છે બધું તું તારે આત્મા મરે ને વ્યવસ્થિત વ્યવસ્થિત કર્યા કરશે તું ને બે જુદા થયા પૂજલ ને તું પૂજલ પૂજલ પ્રકૃતિ યાંતિ નિગ્રહ કેમ કરી શકે નિગ્રહ કેમ કરી શકે તમારે એને વાત કહું છું તો આ વેદવ્યાસ ની ગીતા લખેલી છે અમને તો વેદવ્યાસ ની લખેલી લાગે છે કૃષ્ણ સિવાય વાક્યો ના હોય શું કહ્યું આ જે સાર છે ભાઈ એમાં આટે છે કૃષ્ણ સિવાય કોઈ પણ હોય નહીં વેદવ્યાસ પણ વેદવ્યાસ સંસ્કૃત કરી શકે શું કહ્યું પણ જે આશય છે જે કહેવા માંગે છે એ જ્ઞાની નો આશય છે કોનો આશય છે જ્ઞાની એ જોયેલું છે એટલે કે છે પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકે કેમ કરી હવે નિગ્રહ કરવા વાળા અમાવર્યા નથી કમાવર્યા કૃષ્ણ અમાવર્યા નથી તમને જોયેલા નહી હું તો અમાવર્યો નહીં થયો મને ગમેલી વાત આ મને વાગ્ય છે ગમેલી કૃષ્ણ ભગવાન જો હું તો અમાવર્યો છું થયો નથી કદાચ પણ તેનો અર્થ એવો નહી થતો કે તે પ્રકૃતિ સારી છે એવું જ્ઞાનમાં રહેવું જોઈએ આપણા જ્ઞાનમાં એ ખોટી છે એવું આપણા મનમાં રહેવી જ જોઈએ પ્રકૃતિ રહેવી જ જોઈએ તો યાંતિ પોતાની નહીં તો પછી એનો અર્થ જ થાય ને આગળ પેલો વાંકડો ચાયા કરે અધડો બન્યા કરે એવું નહીં આગળ વાંકડો ચાલે છે એવું જાણ જાણે એટલે બંધ જ થઈ જોઈ જાય શું કહ્યું એટલે આપણે પ્રતિતિ રહી જોઈએ કે આ ખોટી વસ્તુ છે એટલે પછી જે પ્રતિ એ છે જેથી મેં તમને કહ્યું હવે તમારી બધું વાંધો નથી આવે તમે ખોટી વસ્તુ છે ખોટી પાસે જાણી ગયા એટલે હવે તમારે આમાં ઉમેરો કરવાનો નથી પેલો મૂકવાનો નથી ઉમેરો કરવાનો દોરડું વણાતું નહી તો પછી વાસણ ચાલવાનું શું છે? વણાતું બંધ થયું એટલે આપડે કઈ વ્યવસ્થિત મારે શોધખોળ બહુ ઊંડી છે. વ્યવસ્થિત તમે ભવિષ્ય ભય છોડી નાખે છે, ભવિષ્યકાળ નો ભય વ્યવસ્થિત છોડી નાખે છે, ભૂતકાળ નો ભય કોણ તો પછી વર્તમાન મારો શું કેવા માંગુ છું? વિજ્ઞાન એટલે આરપાર કરી નાખે અને સિદ્ધાંત રૂપે હોય, વિરોધાભાસ હોય, વિરોધાભાસ ના. એક બાજુ સાથે નિગ્રહ ના કરવાનું કે એક બાજુ નિગ્રહ કરવાનું કે એવું ના હોય, એવું ના હોય કોઈ જગ્યાએ એક સેન્ટ જેટલું એવું ના હોય. શું કહ્યું? નહી એ તો નહી. શું કહ્યું? અને જ્ઞાનીઓ થતે ગોટો વાળી પાછો નાશ કરે છે એ વાક્ય શું છે સંસ્કૃતમાં? જ્ઞાન અગ્નિ સર્વ કર્માણી, જ્ઞાન અગ્નિ સર્વ જ્ઞાન અગ્નિ સર્વ કર્માણી ભસ્મ સાત કુરુતે અર્જુન. જ્ઞાન અગ્નિ જેને પ્રગટ થયેલો છે સર્વ પાપો ભસ્મ કરતા એમ કહીએ છે બરફ રૂપે નથી થતો, બરફ તારે જે લાઈન માં આવ્યા ક્યુ માં આવી ગયા છે. શું કહ્યું? ક્યુ માં આવી ગયેલો છે એટલે ભોગવાને લાયક થઈ ગયેલો, ભોગવાને લાયક થઈ ગયેલો, યુવા આવી ગયેલો. નહી છોડે એ બરફ પેલો પાણી જેવાનું ઉડી ગયા થઈ ગયા, એ બધા ભસ્મીભૂત થઈ ગયા. એટલે હલકા થયા કે આત્મા આખો દાડો લક્ષ્મણ રહે છે તો આત્મા લક્ષ્મણ રહેતો જ એ દાદા બરોબર છે. આખો દાડો આત્મા જે લક્ષ્મણ રહે છે તેનું કારણ એ કે અલ્પ થયું માટે બાપો ભસ્મીભૂત થયા એટલે જગ્યા થઈ ભાઈ. હા જગ્યા થઈ એટલે બધું રહે આખો દાડો. હું કઉ કોક ને આત્મા ના રહે દાદા આખો દાડો રહે પ્રશ્ન આખો દાડો કરી છે કે કોઈ પણ માણસ ગમે એવો પ્રિય હોય તો આખો દાડો ના હોય. શું કહે પણ દાદા રે કર્મ ફળ આપવા માટે સન્મુખ થયેલો હોય તે કર્મ બાળી શકાય નહીં ગમે તેવો હોય. એટલે સન્મુખ એટલે બેઠા એવી રીતે પ્રતિપાથી એવું નહીં એની આખી લિંક હોય. પેલો સન્મુખ કહેવાય પણ એની લિંક એટલે સન્મુખતામાં ગણાય છે. અને ક્યુ પૂરી થયા પછી નહી પાણી અને હજુ શહેરમાં છે અહીં ટિકિટ બારી આવ્યા નથી નહીં પણ આવી ગયા છે એના માટે.